તમે તમારા પાલનહાર પાસે ગળગળા થઈને કરગરીને આજીજીપૂર્વક તથા છાનામાના દુઆ માંગ્યા કરો. બેશક તે હદ કુદાવી જનારાઓને દોષ નથી રાખતો. અને જમીન ઉપર તેની સુધારણા થયા પછી કુસંપ આપસમાં મતભેદ ફેલાવો નહીં, તેમજ અલ્લાહને ડર અને આશા સાથે પુકારો. બેશક અલ્લાહની રહેમત નેકી કરનારાઓની પાસે છે. અને તે એ જ છે કે જે પોતાની રહેમતથી વરસાદથી પહેલા ખુશખબર આપવા માટે હવા મોકલે છે, અહીં સુધી કે તે પાણીથી ભરપૂર વાદળા ખેંચી લઈ આવે છે, જેને અમે મરેલી સૂકી જમીન તરફ હાંકી લઈ જઈએ છીએ. પછી ત્યાં તેમાંથી પાણી ઉતારીએ છીએ. પછી તે થકી દરેક રીતના ફળફળાદી પેદા કરી દઈએ છીએ. એવી જ રીતે અમે મૂળદાઓને પણ પાછા જીવતા કરીએ છીએ કે કદાચ ને તમે સબકને બોધ હાંસિલ કરો. અને ઉમદા જમીનનો પાક પણ અલ્લાહના હુકમથી ઉગે છે, યાની કે ઉમદા જ ઉગે છે. અને જે ખરાબ જમીન હોય છે તેમાંથી નકામું અને છૂટું છવાયું ઘાસ ફૂસ સિવાય કાંઈ ઉપજતું નથી, પેદા થતું નથી. અમે આવી રીતે અમારી આયતોને આભાર માનનારાઓ શુકર કરનારાઓ માટે અવારનવાર બયાન કર્યા કરીએ છીએ. સાચે જ અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યો. તેણે કહ્યું કે એ મારી કોમ, અલ્લાહની ઇબાદત કરો, પૂજા કરો, તેના સિવાય તમારો બીજો કોઈ માબૂદ નથી, પૂજવાને લાયક નથી. સાચે જ મને તમારા માટે મહાન દિવસની સજાનો અંદેશો છે. તેની કોમના આગેવાનોએ કહ્યું કે અમે તો તને જ ખુલ્લી ગુમરાહીમાં જોઈએ છીએ, સાફ સાફ ભટકેલા છો એવા જોઈએ છીએ. તો નુહે કહ્યું કે એ મારી કોમ, મારામાં ગુમરાહી નથી, યાની કે જરા પણ ગુમરાહી નથી, બલકે હું તો દુનિયાઓના પાલનહાર તરફથી એક સંદેશાવાહક છું, યાની કે એક રસૂલ છું. તમને મારા પાલનહારના સંદેશા પહોંચાડું છું અને તમને સારી સલાહ આપું છું, અને અલ્લાહ તરફથી જે કાંઈ જાણું છું જે તમે જાણતા નથી. શું તમને અજાયબી લાગે છે કે તમારા માટે તમારા પાલનહાર તરફની એક નસીહત, એક બોધ તમારામાંથી ના જ એકાદ માણસ ઉપર ઉતરી કે જે તમને ડરાવે, બિવરાવે અને તેથી તમે પરહેજગાર બનો, મુત્તકી બનો અને કદાચને તમારા પર રહેમ કરવામાં આવે. પણ તેમણે નૂહને જુઠલાવ્યો. પછી અમોએ તેને અને તેની સાથે જેઓ તે વહાણમાં હતા, હોડીમાં હતા, તેમને છુટકારો આપ્યો અને જે લોકોએ અમારી આયતોને જુઠલાવી તેમને અમોએ ડૂબાડી દીધા. બેશક તે લોકો આંધળા હતા, યાની કે તે લોકો નાસ્તિકપણાને લીધે છતી આંખે આંધળા હતા. અને આજના લોકો તરફ અમોએ તેમના જ ભાઈબંધ, તેમના જ દોસ્ત હૂદ પૈગંબરને મોકલ્યો. તેણે કહ્યું કે એ મારી કોમ, અલ્લાહની ઇબાદત કરો, તેના સિવાય તમારો કોઈ માબૂદ નથી, પૂજવાને લાયક નથી. શું તમે અલ્લાહની સજાથી બીતા નથી? તેની કોમમાંથી જેઓ ઈમાન લાવ્યા ન હતા તેમના આગેવાનોએ કહ્યું, વડીલોએ કહ્યું, અમે તો તને ખરેખર મૂર્ખાઈમાં જોઈએ છીએ અને બેશક અમે તને જુઠ્ઠાઓમાંથી ના ધારીએ છીએ. હુદે કહ્યું કે એ મારી કોમ, મારામાં જરા પણ મૂર્ખાઈ નથી, બેવકૂફી નથી, બલકે હું તો દુનિયાઓના પાલનહાર તરફનો એક રસૂલ છું. મારા પાલનહાર તરફના સંદેશા તમને પહોંચાડું છું અને તમારો વિશ્વાસુ, તમારા માટે સારું ચાહનારો છું. શું તમને અજાયબી લાગે છે કે તમારા પાલનહાર તરફથી એક નસીહત, એક સબક તમારામાંથીના એક માણસ પર ઉતરી કે જેથી તે તમને બિવરાવે? અને તમે યાદ કરો કે જ્યારે તે અલ્લાહે નૂહની કોમ પછી તમને જમીનમાં વારસ બનાવ્યા અને પેદા થયેલી વસ્તુઓમાં, સર્જતમાં તમને વધારે તાકતવર બનાવ્યા, રૃષ્ટપુષ્ટ બનાવ્યા, માટે તમે અલ્લાહની નેમતોને યાદ કરતા રહો કે કદાચને તમે કામયાબી પામો. તો તેઓએ કહ્યું, શું તું એ માટે અમારી પાસે આવ્યો છે કે અમે એક અલ્લાહની તો ઇબાદત કરીએ અને અમારા બાપ દાદા જેમની ઇબાદત કરતા હતા તેમને છોડી દઈએ? અગર તું સાચો હોય તો જે અઝાબનો જે સજાનો અમને વાયદો કરે છે તે અમારા પર લઈ આવ. હુદે કહ્યું, જાણી લો કે તમારા પાલનહાર તરફથી નાપાકી, અપવિત્રતા અને કોપ, ગઝબ તો તમારા પર ઉતરી ચૂક્યા છે, છતાં શું તમે એવા નામોના સંબંધમાં મારી સાથે રકઝક કરો છો કે જે નામોને તમે તથા તમારા બાપ દાદાઓએ રાખી લીધા છે અને જેમના વિશે જેમના બારામાં અલ્લાહે કોઈ પ્રમાણપત્ર કે સર્ટિફિકેટ ઉતાર્યું નથી. માટે તમે સજાની અઝાબની રાહ જોવો, વાટ જોવો, અને હું પણ તમારી સાથે વાટ જોનારાઓમાંથી છું જ. આખરે અમોએ તમારા તરફની મહેરબાનીથી, રહેમતથી તેને તથા તેના સાથવાળાઓને નજાત આપી, છુટકારો આપ્યો. અને જેઓ અમારી આયતોને છૂટલાવ્યા કરતા હતા તેમના વંશવેલાને, તેમની નસલોને અમોએ કાપી નાખ્યો અને તેઓ ઈમાન લાવનારા ન હતા. قد جاءتكم بينة من ربكم هذه ناقة الله لكم آية فذروها تأكل في أرض الله ولا تمسوها بسوء فيأخذكم عذاب أليم. أن سمودنا لوكو طرف أموي તેમના દોસ્ત સાલેહને મોકલ્યો. તેણે કહ્યું કે એ મારી કોમ, અલ્લાહની ઇબાદત કરો જેના સિવાય તમારો કોઈ માબૂદ નથી, પૂજવાને લાયક નથી. તમારા પાલનહાર તરફથી તમારી પાસે એક ખુલ્લી દલીલ આવી ચૂકી છે. આ અલ્લાહની ઊંટણી તમારા માટે એક નિશાની છે, માટે તેને છૂટી મૂકી દો કે તે અલ્લાહની જમીનમાં ચરતી ફરે અને તેને ઈજા પહોંચાડવાના મકસદથી અડકશો નહીં, નહીં તો તમને દુઃખ આપતો અઝાબ, દુઃખ આપતી સજા ઝડપી લેશે. વળી આ યાદ કરો કે જ્યારે આદના લોકો પછી તેણે તમને જમીનના વારસ બનાવ્યા અને તમને આ જમીનમાં વસાવ્યા કે જેના મેદાનોમાં તમે મહેલ બનાવો છો અને પહાડોને પર્વતોને કોરી કોરીને તમે મકાનો બનાવો છો, ત્યારે હવે અલ્લાહની નેમો તને યાદ કરતા રહો અને જમીનમાં ઝઘડો કુસમ ફેલાવી ખરાબી કરતા ફરો નહીં. તેની કોમના આગેવાનો ને વડીલો કે જે અભિમાની હતા, તેમણે તે કમજોર લોકોને, તાકાત વગરના લોકોને કે જેઓ તેમનામાંથી જ ઈમાન લાવ્યા હતા, કહ્યું, શું તમે એમ ધારો છો, એમ માનો છો કે સાલે તેમના પાલનહાર તરફથી ખરેખર મોકલવામાં આવેલો રસૂલ છે? તો તેઓએ કહ્યું કે જે કાંઈ લઈને આવ્યો છે તેના પર અમે તો બેશક ઈમાન લાવ્યા છીએ. તો અભિમાનીઓએ કહ્યું કે જેના પર તમે ઈમાન રાખો છો તેનો અમે ખાતરીપૂર્વક ઇનકાર કરીએ છીએ. પછી તે લોકોએ તે ઊંટણીને ઘૂંટણોમાંથી કાપી નાખી અને પોતાના પાલનહારના હુકમની ખિલાફ વર્જી કરી તેના વિરોધ કર્યો, ઉલ્લંઘન કર્યું, અને તેમણે કહ્યું કે એ સાલે, જો તું રસૂલોમાંથી ન હો તો જે સજાની તું અમને બીવરાવે છે તે અમારા પર લઈ આવ. ત્યારે તેમને ધરતીકંપે, જમીનના કંપને પકડી લીધા અને તેઓ પોતાના ઘરોમાં થાંભલાની જેમ બની રહી ગયા. અને સાલે તેમનાથી મોઢું પહેરવીને તથા એમ કહીને ચાલ્યા ગયા કે એ મારી કોમ, મેં તો ચોક્કસ જ મારા પાલનહારનો સંદેશો તમને પહોંચાડી દીધો હતો અને તમને નસીહત પણ કરી હતી, ભલામણ પણ કરી હતી, પણ તમે નસીહત કરનારાઓને, સબક આપનારાઓને દોસ્ત રાખતા નથી. અને યાદ કરો કે જ્યારે લૂતે પોતાની કોમને કહ્યું કે શું તમે એવી બેશરમીપણું કરો છો કે તેના જેવું દુનિયાઓમાં તમારી અગાઉ કોઈએ કર્યું નથી, બેશક તમે ઔરતોને મૂકી મર્દો સાથે કુદરતને ન શોભે એવું કામ કરો છો, બલકે તમે મર્યાદા હદને વટાવી જનારા લોકો છો. અને તેમની કોમનો બીજો કોઈ જવાબ ન હતો સિવાય કે કહેવા લાગ્યા કે તેમને તમારા શહેરમાંથી કાઢી મૂકો, બેશક તે લોકો પાકીઝગી અને પવિત્રતા ચાહનારા છે. આથી અમોએ લૂતને તથા તેના કુટુંબીઓને છુટકારો આપ્યો, નજાત આપી, સિવાય તેની બીબીને કે જે પાછળ રહી જનારાઓ માથીની હતી. અને પછી અમોએ તેમના ઉપર પથ્થરોનો વરસાદ વરસાવ્યો, માટે જોઈ લે કે ગુનેગારોનો અંત કેવો આવ્યો. قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَٰهٍ غَيْرُهُ بِكُمْ فَأَوْفُوا الْكَيْلَ وَالْمِيزَانَ وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تُفْسِدُوا فِي الْأَرْضِ بَعْدَ إِصْلَاحِهَا ذَلِكُمْ خَيْرٌ لَكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ. અને મદ્યનના લોકો તરફ અમોએ તેમના દોસ્ત શોએબને મોકલ્યો. તેણે કહ્યું કે એ મારી કોમ, અલ્લાહની ઇબાદત કરો, પૂજા કરો, તેના સિવાય તમારો બીજો કોઈ માબૂદ નથી, પૂજવાને લાયક નથી. તમારા પાલનહાર તરફથી તમારી પાસે ખુલ્લી દલીલ આવી ચૂકી છે, માટે માપ તથા તોલ પૂરેપૂરા રાખો અને લોકોને તેમની વસ્તુઓ ઓછી ના આપો. જમીનમાં સુલે શાંતિ અમનો અમાન થઈ ગયા પછી તેમાં આપસમાં મતભેદ ને કુસમ ફેલાવો નહીં. અગર તમે મોમિન હો તો આ વાત તમારા માટે ઘણી જ સારી છે. અને દરેક રસ્તામાં એ મકસદથી બેસી ન રહો કે લોકોને બિવરાવો, તથા જેઓ અલ્લાહ પર ઈમાન લાવે તેમને રાહે અલ્લાહથી, અલ્લાહના રસ્તાથી ન અટકાવો, ને તે સીધા રસ્તાને વાંકો ચૂકો બનાવવાની ઈચ્છા કરો નહીં. ને યાદ કરો કે જ્યારે તમે થોડા હતા ત્યારે તેણે તમને વધારી દીધા, અને જુઓ કે ફસાદ ને ફિતનો કરનારાઓનો નતીજો કેવો આવ્યો. અને જો તમારામાંથી એક ટોળું, એક ગીરો તે હુકમ પર કે જેની સાથે હું મોકલાયેલો છું ઈમાન લઈ આવે, અને એક ટોળું, એક ગીરો ઈમાન ન લાવે, તો જ્યાં સુધી અલ્લાહ આપણી વચ્ચે ફેંસલો કરે નહીં ત્યાં સુધી તમે ધીરજને સબર રાખો, અને તે સૌથી સારો ફેંસલો કરનાર છે.